મૃત્યુલોક આ દેવલોક નથી, ભલે 14 લોક હોય, જળલોક, તપલોક, સત્યલોક, મહાલોક, પણ આ તો મૃત્યુલોક છે. એ બી વાત છે, બધા કબૂલ જ કરે ને. હવે એ મૃત્યુલોક માં જે ધર્મ ના જુદા જુદા વાડાઓ છે, એ વાડાઓ ભેદાઈ જવા જોઈએ, એક રૂપ રસ અને ગંધ એક થઈ જવું જોઈએ, અને એની પ્રણાલિકા માટે અને એને માટે આપણે શું કરવું જોઈએ, એક વિચારવાનું છે. માત્ર કેવળ ભાવના, આપણે હૃદયમાં એક ભાવના કરીને બેસી જઈએ મુક્ત સ્વરૂપ થી એક જગાએ, એટલે આવું થવા માંડશે. એમ તમારો મને પ્રત્યુત્તર છે. છ ભેદ તો રહેવાના સંસારમાં. કયા? આપણા છ જે દર્શન છે એ છ ભેદ તો જુદા રહેવાના, કારણ કે આ બધો વ્યૂ પોઈન્ટ છે. એક સમય આખો આખું દુનિયા એક જ દર્શન થી ના થાય, કારણ કે દુનિયા જુદી જુદી જાતના છે. મનુષ્ય એક મનુષ્ય દેખાય છે સરખા, ના હું એ નથી પૂછતો, પણ સરખા બધા આમ ગુણમાં નથી. હું જુદું પૂછું છું, હા, વિષયાંતર ના થાય એટલા માટે ફરીથી રિપીટેશન કરું છું કે આપણું જે આખા યુનિવર્સલમાં આ ભેદ પડી ગયા છે, ભેદ ક્યારે એક થાય? મનુષ્ય માત્ર નું જે શરીર બંધાય છે એ પંચ મહાભૂતો થી બંધાય છે. આ પિંડ એમ કે છે એ યથાર્થ છે? પાંચ તત્વ થી આ દેહ બંધાય છે એ યથાર્થ છે? એ સત્ય છે? એ ખૂટતી વાત છે, અધૂરી વાત છે, સંપૂર્ણ વાત નથી. તો પાંચ તત્વ થી આ દેહ બંધાતો નથી? ના, બંધાય છે, પણ એનાથી બીજું બહુ તત્વો છે બધા, અને તે પછીના જે તત્વો છે તત્વો છે એને જાણતા નથી લોકો, અને એને જાણતા નથી. એ જાણવાને માટે આ એકલા પાંચ તત્વ નો દેહ નથી, આ પાંચ તત્વ નો દેહ નથી. ના, પાંચ તત્વ નો દેહ છે પણ એકલા નથી, એકલા પાંચ તત્વ ને બીજે પછી બધી બહુ મિક્સર છે. આ તે મિશ્રાએ કહ્યું છે કે એક એક તત્વ ની પાંચ પાંચ તન માત્રાઓ છે, જેમ કે વાયુ છે, એ જે બહુ છે એ બધા મતભેદ છે. એનું નામ અંધારામાં મતભેદ વધે, અજવાળું થાય ત્યારે મતભેદ બધા તૂટી જાય. આ મતભેદ એ દેખાવા નહીં દેખાવાથી અજ્ઞાનતાથી ઉભા થયેલા છે બધા મતભેદ. જો આપણે દેખાય તો બધા એક જ કબૂલ, એક જ વખત કબૂલ કરે કે બરોબર છે, કરેક્ટ છે, જય સચિદાન. એટલે જયારે જ્ઞાન પ્રકાશ પામશે ત્યારે બધું એ જતું રહેવાનું છે. મેરે આપણે તો આપણે આપણે ભાવના કરવાની, મદદ કરવાની, જય સચિદાન. જરૂર પોતે થઈ જવાની જરૂર છે, પોતે મતભેદ રહી થઈ જવાની જરૂર છે, પછી આગળ દુનિયા થાય. પછી લોકને આપણે કરવાની જરૂર નથી, આપણે પોતે મતભેદ રહી થઈએ તો દુનિયા એને થયા કરે. જરૂર પોતાને થવાની જરૂર છે. બધી વાતચીત કરો, વાંધો નહીં. આપણે અહીંયા આગળ તો ઘરનું જ છે, અહીંયા એ બે તો જુદા છે ને, આત્મા ને મન. આત્મા ને મન એ બે તો જુદા છે. હા, આત્મા ને મન તો બહુ જુદા છે, તદ્દન જુદા છે, લેવા દેવા જ નથી. એ બે નું એકીકરણ કરવું, એ બે આકાર નો એકાકાર કરવો, એ વિશે સમજાવો. ઠીક છે, એ બે નું એકીકરણ કરવું, બે ને એકાકાર કરવું, એ વિશે સમજાવો. બે એકાકાર થાય છે તે એક સાથે અવિનાશી છે અને એક અવિનાશી છે, બે એકાકાર થાય જ નહીં. બેને આ મન છે તો વિનાશી છે, આત્મા અવિનાશી છે, મેળ જ કીધું પડે. બે વિનાશી થી હોય તો મેળ પડે, તો બંનેના ગુણધર્મ જુદા છે. પેલો એક અવિનાશી છે, એક વિનાશી છે, બે એકાકાર થાય ને ક્યારેય પણ. આ મન અને આત્મા, હે, મન અને આત્મા, હે, એ બેને જો એક કરવામાં આવે, એક વસ્તુમાં બીજી વસ્તુ જોડવામાં આવે, જેમ કે ઇલેક્ટ્રિક ની અંદર નેગેટિવ અને પોઝિટિવ ના બે તાર મૂકવામાં આવે તો જ પ્રકાશ થાય છે. હા, તો પ્રકાશ થાય. એવી રીતે બે આકાર નો એકાકાર કરવામાં આવે તો જ સદાકાર થાય છે અને એમાં સાક્ષાત્કાર થાય છે. એવું જે જ્ઞાનીઓ કે છે તે બરાબર છે? ના, ખોટું છે. તો ખરું શું છે? આત્મા તો આત્મા સ્વતંત્ર વસ્તુ છે, એ બધી જે વાતો બાર જે ચાલે છે એ આત્મા નો, એનું નામ મન નહીં. બે એકાકાર સોદાવો થાય નહીં. આત્મા હોય તો મન વશ થાય ખરું, તો પણ મન ને બે એકાકાર ને, મન ટેમ્પરરી છે અને આત્મા પરમનન્ટ છે, બે નો મેળ શીર પડે. મન તો મરવા માટે આવેલું છે અને આત્મા તો સનાતન વસ્તુ છે. એટલે બધી જ્ઞાનીઓ કે છે વાત બધી ખોટી છે, તદ્દન હોય 100% ખોટી. તો એને ગીતાજીમાં એમ કેમ કહ્યું કે તારું મન બુદ્ધિ માંથી છૂટું કરીને મારા તરફ વાળ તો હું તને દેખાઈશ. ગીતાજીમાં એવું કેમ કહ્યું કે તારું મન બુદ્ધિ તરફ થી વાળ અને મારા માં જોડ તો હું તને દેખાઈશ? ખરું કે છે, એ તદ્દન સત્ય વાક્ય. આ બુદ્ધિ ને છોડી જાય મન, અને જો એના તરફ વાળે એટલે આત્મા તરફ વાળે તો ભગવાન કૃષ્ણ ભગવાન દેખાય. સાચી વાત, કૃષ્ણ ભગવાન ખરી લખી. લોકો સમજે ફેર, સમજ ફેર થાય ત્યારે ઊંધું થાય, ચોપડવાની પી જાય, અને પછી કહે છે મને આમ થયું. હવે એ મન જયારે આત્મા તરફ વાળવાનું છે, બુદ્ધિ થી જતો થાય કે છે, એ બુદ્ધિ બુદ્ધિ ને છોડીને મન આત્મા તરફ, બુદ્ધિ ને છોડીને મન આત્મા તરફ ઢળે. બરોબર છે, અને એ ઢળવાને માટે ઢળ્યું તો કલ્યાણ થઈ ગયું. એ ઢળવાને માટે શું જપ યજ્ઞ જરૂરી છે? ના, જપ યજ્ઞ ની જરૂર નથી. જપ યજ્ઞ તો થાય ક્યારે? જપ યજ્ઞ કે એને પહેલામાં પહેલી જરૂર છે તે જ્ઞાન ની જરૂર છે, કે હું આત્મા એ શું વસ્તુ છે, આત્મ જ્ઞાન ની જરૂર છે. અને જો જ્ઞાન ની જરૂર છે તો જ્ઞાન બુદ્ધિ વગર મળે? ના, બુદ્ધિ ની જરૂર જ નથી જ્ઞાન માં. તો જ્ઞાન કેવી રીતે આવે છે? જ્ઞાન તો જ્ઞાની પાસેથી, જ્ઞાની કૃપાથી પ્રાપ્ત થાય. જ્ઞાન જે છે એ જ્ઞાન ને આપણે કઈ વિભૂતિ મૂકીશું? જયારે મન નતું ત્યારે અનુપમા હતું હૃદય, તો એ જે સંજ્ઞા છે તો એ હિસાબે આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ આપણે જે મન ને બુદ્ધિ ને એ જ કરીએ તો જ જ્ઞાન નું દર્શન થાય કે એમ નેમ થાય? ના, મન ની બુદ્ધિ ની જરૂર નથી. બુદ્ધિ તો સંસારો નું અનુગામી છે, એટલે સંસાર માં જ ભટકાવનારી છે. વારું, તો એ જે જ્ઞાન છે, જેમ કે બધા કે છે કે અક્ષરખંડ, જેમ ભગવાન હરિકૃષ્ણ વાસુદેવ સ્વામિનારાયણ કે છે કે અક્ષરધામ થી આવી અવની માં જેને કરુણા કરી. અક્ષરધામ એટલે જ્યાં મોઢામાંથી અક્ષર નીકળે છે એ ધામ, કે કોઈ બીજું છે? અક્ષરધામ તો ભગવાન તો અક્ષર અને અક્ષર બંને થી પર છે. અને અક્ષર એટલે શું કે આ અક્ષર, આ અક્ષરધામ છે. આ દેહ એ અક્ષરધામ એટલે વિનાશી ધામ છે, અને અક્ષર એ અવિનાશી ધામ છે. એટલે એને આત્માની વ્યાખ્યા આપી. અંદર જે આત્મા છે તે જ અક્ષરાતીત છે. અને એ જ અક્ષરાતીત એ ગોલોક માંથી આવ્યો છે અને તે હું છું એમ એને કહ્યું. બરોબર, ત્યારે તો એટલું માનવાનું રહ્યું કે જે આ વેદકાલીન ભાષ્યમાં જે વેદાંતીઓ શ્રુતિ અને સ્મૃતિના ગ્રંથો બતાવે છે તેનો અર્થ એટલો જ થાય કે શ્રુતિ એટલે હું બોલું છું તે, અને સ્મૃતિ એટલે યાદ શક્તિ, એમ નહીં? સ્મૃતિ, સ્મૃતિની વાત કરું છું. શ્રુતિ અને સ્મૃતિ, આ મનો, આ મનુસ્મૃતિ છે કે મનુ ભગવાનને જેટલું યાદ હતું એટલું એટલું એ બોલ્યા હતા, સમજ પડે ને? એમાં ભૂલી ગયા એ ગયું, શું થયું? એવા 14 મનુ થયા. એટલે એ જ્ઞાન અધૂરા છે. શું છે? જ્યાં સ્મૃતિ જ્ઞાન છે ત્યાં અધૂરા જ્ઞાન છે. અને સ્મૃતિ, સ્મૃતિ એ જળ વસ્તુ છે. હા, સ્મૃતિ એ ચેતન વસ્તુ જ નથી. શ્રુતિ એટલે અધૂરા જ્ઞાન છે, ચૈતન્ય છે. અને આ વેદાંત ચાર વેદમાં ચોખ્ખું લખવામાં આવ્યું કે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. આ આત્મા નો આત્મા વેદમાં હોય શકે નહીં. બરાબર, આત્મા કારણ કે આત્મા અવર્ણનીય છે, અવસ્તરીય છે. એ વાણીમાં ઉતરેલો નથી, શબ્દમાં ઉતરેલો નથી, એ શબ્દ જંજાળ નથી. એ જ્ઞાની પુરુષની પાસે જ છે, અને જ્ઞાની પુરુષ જ એમની એમની પરમ કૃપાથી પ્રાપ્ત થાય એ વસ્તુ છે. તું વેદકાલીન ભાષ્ય અને વેદોને યજુર્વેદ, સામવેદ, ઋગુવેદ અને અથર્વેદ એને આપણે કઈ દ્રષ્ટિએ વિચારવું? એ તો આપણને બતાવે છે કે સંસાર કેવી રીતે ચાલે, અને સંસાર ચલાવતા ચલાવતા બુદ્ધિની બુદ્ધિ કેમ કેમ વધે, વધતા બુદ્ધિ વધતા વધતા આપણે શું ખોલવાનું, તો કે આત્મા અને આત્માનું જ્ઞાન આપણે ખોલવાનું છે એનું એના વિચારો આવે આપણને. એ બાજુ માર્ગ ડિરેક્શન આપે છે, મોક્ષે જવાનું ડિરેક્શન આપે છે. બુદ્ધિ ને ખોળે તો એને આત્મજ્ઞાન થવાનું નથી. ના, તો ના, બુદ્ધિ ને છોડશે તો જ આત્મા તરફ જાય. ના, પણ બુદ્ધિ ને પહેલો બુદ્ધિ વધશે તો જ તે આ સંસારમાં અનુભવી થશે. આ સંસાર માર ખાવાનું, આ સંસારમાં દુઃખ છે એવું ભાન થશે, એ બધું બુદ્ધિ કરાવે છે. માટે બુદ્ધિની પહેલી બહુ જરૂરિયાત છે. પછી જયારે જયારે મોક્ષે જવું હોય ત્યારે બુદ્ધિ ની જરૂર રહેતી નથી. મોક્ષ એટલે એક વસ્તુ નો સંકલ્પ, સંકલ્પ થી મુક્ત થવું એનું નામ મોક્ષ. વિકલ્પ વિકલ્પ થી મુક્ત થવું એનું નામ મોક્ષ. વિકલ્પ થી મુક્ત થવું એનું નામ મોક્ષ. અને મન છે એ તો કેવળ સુખ દુઃખ નું કારણ છે. સુખ દુઃખ નું કારણ છે બસ. અને મન વસાય તો કશું સુખાય નથી, દુખાય નથી, એવું તો સમાધિ લાવે એવું છે. હવે સમાધિ ની દશામાં મહર્ષિ પતંજલે પતંજલ સૂત્ર માં યોગ વશિષ્ઠ માં જયારે સાત ભૂમિકા બતાવી છે મૂળાધાર ચક્રથી, તો કૃષ્ણ અષ્ટાંગ યોગી કેવી રીતે થયા? એ કે છે પતંજલિ માં સાત ભૂમિકા બતાવી, તો પછી કૃષ્ણ અષ્ટાંગલિ કેવી રીતે થયા? કૃષ્ણ અષ્ટયોગી કેવી રીતે થયા એમ કે છે? તેમની પાસે થી કૃપા પ્રાપ્ત કરી હતી. અને આપણે કુલસુખ સાગરજી એ કહ્યું હતું, આપણે કાળ ધર્મ ને પામી ગયા એ કુલસુખ સાગરજી જોડે મારે આ સંબંધી વાત થઈ હતી. ત્યારે નેમિનાથ અને સુલજી હતા, પણ હું તો એમ કઉ છું કે એ જે કૃષ્ણ હતા એ કૃષ્ણ ને અષ્ટાંગ યોગ કેવી રીતે થયો? એ આઠમી ભૂમિકા એમને તૈયાર થઈ ત્યાં આગળ એમને એમની કૃપા વર્ષી કે આઠમો યોગ ઉત્પન્ન થયો. સાત ભૂમિકા તો તૈયાર થઈ હતી અને વાસુદેવ ભગવાન હતા, એ તો ફક્ત આઠમી ભૂમિકા બાકી હતી તે પૂરી થઈ ગઈ ત્યાં આગળ નેમિનાથ ભગવાન ને પ્રાપ્ત થવાથી. પછી એ પોતે જ ભગવાન થઈ ગયા વાસુદેવ ભગવાન. અષ્ટાંગ યોગી થાય તો જયારે સાતમી ભૂમિકા ને પ્રાપ્ત થનારો કે ભજનાનંદી જે તુર્ય અવસ્થા ને પામ્યો નથી એવો એક સંત તુકારામ સ્વદેહે કેવી રીતે ગયો? એ કે છે તુકારામ જે છે તે સાત યોગ ને પામેલો હતો, તો એ સાત અષ્ટાંગ યોગ, તો એ સ્વદેહે કેવી રીતે ગયા? ના ગયા જ નથી ને, એ ભક્ત હતા. તુકારામ તો ભક્ત હતા અને કૃષ્ણ ભગવાન તો ભગવાન હતા. તુકારામ તો ભક્ત હતા, મહાન ભક્ત હતા, ઊંચી ભૂમિકાઓ પ્રાપ્ત કરેલા. તો ભક્ત અને ભગવાન બે ભેદ કહેવાય, ત્યાં સુધી મોક્ષે ના જવાય, દેવગતિ પ્રાપ્ત થાય. તુકારામ, જ્ઞાનદેવ, ચાંગદેવ બધા ભક્તો હતા, પણ મહાન ભક્તો હતા. આપણે અહીંયા આગળ જેમ નરસિંહ મહેતા ને કબીર સાહેબ ને બધા એવા ભક્તો. જય સચિદાન નમો વિત્રાગાય. તને બી કાલે આવવાના છે? સચિદાનંદ જય સચિદાન. ઇલેક્ટ્રિક ઘોડા કે સંજોગો લીધે વાગે થઈ ગયા છે. સંજોગો લીધે માણસ આવું તો થાય નહીં, પણ આ વસ્તી ખૂબ વધી અને સંજોગો બધા અને કુદરતના આ સાથે કળિયુગનું પ્રમાણ એવું છે. કળિયુગ ટોપ ઉપર બેસીને ફોકાર પાડી રહ્યો છે. કેવું? હા, ટોપ સ્વભાવમાન થઈ રહ્યો છે કળિયુગ. શું થઈ રહ્યું? હવે કળિયુગ સ્વભાવમાન આટલો ઊંચો સ્વભાવમાન કોઈ દાડો થયેલો નહીં, એટલો કળિયુગ સ્વભાવમાન થઈ રહ્યો છે. એટલે આવું જ દેખાય ને પછી બીજું શું દેખાય? કયું સુભાવમાન થાય ત્યાં પછી આવું શીખે માણસ શું કરે? માણસ પર્વત થઈ ગયા છે. આખો દાડો કકડા કલા ક્લેશ શંકા હગા એવો કયું કાલ પાસે હિંમત ભેરા સાહેબ આવ્યા હતા. બધી બાજુ ખૂંચાય ખુશ ચાલે કરે, પોતાનું કામ કરતા નથી. વ્યક્તિ ગુજરાતી વાત લાગે એ આર્ય સમાજ વિશે એટલે બધું ઊંધું જ બોલે ને બધું. હે ભગવાન ના વખત થી શિલા ની શરૂઆત થઈ તે એટલા ઊંડા થઈ ગયેલા શિલા પુરાય જ નહીં. પણ આ આવ્યું નહિ ઘણા જેટલું જોયું બધું કિલા કિલા પૂરી ગયા બધા. હવે જ્યાં જ્યાં દોડશો તો આવશે એટલે શિલા પારો. અને જેમ તેમ ચડી બેસો તો જમને બધું લઈને જેમ તેમ ચડી બેસતો હતો. આ ચડી બેસનારા નથી હતા તે પણ જ નથી. ક્યારે સુધી બોલાવો એકાદ વખત લઈને હવે આખો પ્રવાસ રહેતો પ્રવાસ છે સંતરણ માર્ગ. એટલે દરેક પોતાનું ક્ષેત્ર જુદું થઈ જાય છે. પ્રવાસનો બધા જુદો છે અને પોતાનું ક્ષેત્ર જુદું હોય. ક્ષેત્ર જુદું હોય તો ભાવ જુદો હોય, તેનો દેહનો આકાર જુદો હોય. એટલે દરેકનો આકાર ગોળો ગોળો બધા જુદાનો હોય. એનું એમ જ ન હોય કારણ ક્ષેત્ર બધાનું છે. ક્ષેત્ર છે એટલે ભાવ છે. આકાશોનો એક જ ઉત્સાહ દેખાય જ નહીં. ગઈકાલે આપ કહેવો ને કે પંચ તત્વો સિવાય બીજા તત્વો બી છે. બીજા થાય તો પેલા લોકો એમ જ ભાવી ગયા ને તો પાંચ તત્વ છે. આ પછી તો લઈ જનારું લાભારી તત્વ રહ્યું, ફીલ કરવાનું તત્વ રહ્યું, સૌ છે ને ચાર રહ્યું. રડા રોડ આખો ચિંતા વહી માડો છે. કેટલાય થઈ ગયા આગળ મેં કેટલાય જોયેલા માડા થઈ ગયા. રાતે 12 વાગે 2 વાગે પ્રસાદ શું કરવાનો? આખું જગત મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું, થઈ ગયું દાદા. આ મેન્ટલ ની વચમાં સચવાઈ રહેવું પણ જેવું તેવી વાત નથી. આ મેન્ટલ હોસ્પિટલ ની વચમાં સચવાઈ રહેવું પણ બહુ અઘરું હોય. જ્ઞાન ના હોય તો માણસ એ પણ મેન્ટલ થઈ જાય. આપડે કામ કરવાનું, આપડી ફરજો જે હોય એટલી બધા. એનું કઈક નોર્મલ ટાઈમ હોવું જોઈએ ને દાદા, પ્રેક્ટિકલી પોસિબલ અને નોર્મલ ટાઈમ હોવું જોઈએ ને. કામ કરે જોવાનું, એમાં કઈક 8 કલાક કે 10 કલાક રાખવાના, પછી 15-20 કલાક નહીં રાખવા. એનો નિયમ હોય, નિયમ હોય. નોકરી વાળા ને નિયમ હોય પણ વેપાર વાળા ને નિયમ ચાલે? વેપાર વાળા નિયમ કરે તો રાતે 2 વાગે દુકાન ઉગાડી રાખવા પણ ના પાડે. કોક વાતી તો આવી પડ્યો હતી, 2 સિગરેટ પેકેટ લઈ જાય ને. પછી તો પછી 2 આવશે 2 સિગરેટ ના પેકેટ લઈ જશે. એટલે હું આખી રાત જય સચિદાન. પચીસે બધા બંધ કરે તે ટાઈમ બંધ કરી દેવાનું બપોરે. પણ બધા 3-3 શિફ્ટ ચલાવતા હોય તો ભાઈ ચઢે ને દાદા હરીફાઈ માં. બધા કારખાના વાળો 3-3 શિફ્ટ ચલાવતા હોય, બધા કારખાના વાળા 3-3 શિફ્ટ ચલાવતા હોય તો દેખા દેખી માં પણ કે હું પણ કેમ કરીને 3 શિફ્ટ ચલાવું? ટાઈમ ને 5 કરી દેવું. શા માટે 5 ના કેમ કરવી? 5 થઈ ના શકે ને દાદા, 5 થઈ કેમ નહીં શકે? 24 કલાક માં 3 શિફ્ટ થઈ શકે ને. એવું છે આ નેચર આપણા શરીર નું દરેક વસ્તુ જોડ ગોઠવી છે. જોડ ગોઠવી છે. હા, 2 કોણ, 1 વસીન તો બંધ થઈ ગયો તો શું થાય? તો ગાડી ચાલુ થઈ બીજી ખોલે, 2 વાંચો, 1 બંધ થઈ ગયો શું થાય? 2 ના હાથ કેટલીક વસ્તુ બધી 2 રાખી છે ને. એવું આ 2 ફૂટ બહુ તારે ચલા રાખે. જંજાળ ને જેટલું બને એટલું અમલ રાખવું જોઈએ. વધારવાનું બીજી વખતે ચીજ કારખાને ના જતું હોય તો કારખાનો બરોબર છે. સાતી બીજી વખતે ચીજ કારખાને જતું હોય તો કારખાના શું કરવાનું? આપણે આપણે હાથ પેલ નો ધંધો કરાવે કારખાનો, એ આપણું કામ નથી. એટલે નોર્માલિટી સમજી છે. શું સમજો છો? નહીં તાઈ સુખ કરાવે. આ નવો પરિણામ ભવને મળવાનો, ભવને મળવાનો વખત ના મળતા શું થાય? એ તાઈ સુખ બરોબર છે. નવી પરિણામ એટલે ભવનું મન તો સમાધાન રાખવું જોઈએ. ગેર જાય તો કે મન તો મળતા નહીં. વાત થઈ ગઈ નવરાશન દુખની કહેશે એમ કહી. એ વ્યાજબી ના કેમ જગતમાં વ્યાજબી દેખાય એવું થઈ ગયું. એક માસ કહેશે તો ચાલ ચાલતું એ એટલે તમારા જે આઈડિયા છે બરાબર છે. પાદર મગજ ના પડે એટલા માટે કેવું આવ્યા. ચલતી મતભેદ ના પડે ના. મેં તો નક્કી કરવું છે ભાઈ આપડે 15 લાખ ભેગા કર્યા પછી વધારે જોઈતું નથી એવું નક્કી કર્યું છે બધા ભેગા થઈને તો અમે તો રાખી પડે એમને પણ મુખ્ય ને પણ થવું જોઈએ ને હેડ ઓફ ધ ફેમિલી ને હેડ ઓફ ધ ફેમિલી ને થવું જોઈએ ને એ બધું ધ્યાનમાં રહેવું છે. એમને બધું એવું લાગે છે ખરું પાછું ત્યાં સ્વપ્ન છે હવે 5 કે 10 વર્ષ જીવીશું આ બધું છે એવું પણ એમને ખ્યાલ છે સપના જેવું છે બધું ગુજરી ગયું બાકી 5-10 વર્ષ જીવાશે અને કમાયા પછી ખોટ ના જવાની હોય તો કમાઈ રાખવાનું પછી ખોટ જવાની જોખમ થાય ડૂબી રહી પણ જાય ના જાય તને ખબર પડી થયું છે એટલે આવું બન્યું છે કોઈ જગ્યાએ બને છે કઈ બને છે અમારે પોતે અમારે ત્યાં બને છે ને અમારા કારખાનામાં બને છે ને કમાઈએ પછી ખોટે જાય લડવા બેસી બધા ભેગા થઈ કારખાને બીજું બધા નથી કહેતા પેલા વિચાર ના કરવો પડે ચિંતવતા પેલા વિચાર ના કરવો પડે મેં તો એને ખબર જ નથી ને આવું બોલાય કે તે ચિંતે જ ત્યાંથી જ થઈ જાય એને ખબર નથી કે આનું શું ફળ આવશે એટલે આ તમે વિજ્ઞાન નિયમ ગાવ એટલે તમે શું ચિંતવું આવે શુદ્ધાત્મા આપણું બરોબર બીજો ઊંધો ચિંતન તો કરો જ નહીં નહીં આ વિજ્ઞાન નો નિયમ છે નિયમ નો ભંગ તો ના કરો તમે માટે આ લોકો એ જગત બગાડ્યું છે માટે બગાડનાર ને પકડાવજો ને એમને એને ફાંસી ચડાવજો એવા વિચાર પછી મેં કહ્યું આ તો એમને જ નથી વિચારવાના એ નિર્દોષ છે બિચારા આ કુદરત જેમ ચલાવે એમ ચાલે છે હજી પૂરી થયો નથી કોઈનો દોષ નથી ટાઈમ પાક્યો નતો ટાઈમ નતો હા ઉધર શીખાઈ દીધું છે જેમ કોઈ ઊંધો અમને તો દાદા ના મળ્યા તો હજી કેટલા વર્ષ ભટકશે એટલે કઈ ખબર જ નહીં પડે કેટલા અવતારો જતા રહે સાસુ એટલે કઈ કાયમ નો સાસુ હતો એટલે તું કેવા કાયમ નો છે કે ટેમ્પરરી કે ટેમ્પરરી નહીં આપડે તારો તમારો સાસુ જ છે આ તો એમાં કહી દે ને કે આ નાટક પૂરતો છે આ ડ્રામા પૂરતો છે એવું કહે તો આપણા મનમાં એમ થાય કે ડ્રામા પૂરતો છે એટલે રાગદ્વેષ ના કહીએ ડ્રામા રાગદ્વેષ ના હોય હોય ખરા બોલે ખરા મને ખ્યાલ આવે ને એવું હે ત્યાં ડ્રામેટિક છે રિયલ નો ખ્યાલ છે તો એટલે ક્યાંથી આવે એવું ખ્યાલ છે તો ક્યાં ડ્રામેટિક છે કે રિયલ છે ડ્રામેટિક નો ખ્યાલ વિશિષ્ટ નથી એ ખબર નથી તેથી આ બધું આ હું જોઈ જાય ને એકાંતિક ગ્રહ એકાંતિક ગ્રહ હા આમ જ છે આ જ છે આ મામા જ છે એટલે મન હોય મામા કાયમ ના મામા હતા નાટક ધ વર્લ્ડ ઇઝ ધ ડ્રામા ઇટસેલ્ફ ઇટસેલ્ફ થયેલો ડ્રામા છે. કોઈ ગોઠવણી કરી ના રહી. ડ્રામામાં ચંદ્રકાંત ના પાઠ બજાવવાનો તમારે. આ ભાઈ ના ધણી તરીકે નો કેવું, અને આ ભાઈઓ રબાઈ તરીકે નો. મણીલાલ આવ્યા હતા તેની ગાય છે ખરો મચ્યા બે ને લઈ આપી ગયા. ખિલમત ત્યાં આગળ જતા રહ્યા હતા આપડા વડોદરા અભિન પાછા ક્યાં ખિલમત ચાર જણા વેરા થઈ ગયો. તન્મય થઈ ગયા છે. ભગવાન કેવી સહાય કરે ત્યાંથી સહાય કરી દે. પછી મળી આવે તો ભગવાન મોકલ્યું છે. મેં નથી મળે પછી મારે આખું એકવું રહ્યું છે. કોઈ બાપો તો નથી આવતો. કેમ ભગત નહી પુણ્ય હોય ને તારા જ ભગત થયા ને દાદા. આટલા જન્મ નું પુણ્ય કમાયેલો હોય તારા બધા નો ભગત કેવો હોય. ક્રેડિટ ડેબિટ કાર્ડ નાખે સાચી બધું છે ને. બીજા ની પાસે નથી ને આપડે એટલે લાભ કરે બધું. એ બધું લાભ કરે અંદર અંદર શક્તિ ઉત્પન્ન થાય. તમે જેની જેની પાસે ભરો તે શક્તિ ઉત્પન્ન થાય. તેની સિંહ ની શક્તિ ઉત્પન્ન થાય. વિષ્ણુ વાળા વિષ્ણુ ની શક્તિ ઉત્પન્ન થાય. બ્રહ્મા વાળા બ્રહ્મા શક્તિ ઉત્પન્ન થાય. બધું જેનું જેને જે બધે નહીં તેની શક્તિ ઉત્પન્ન થાય. જેવું ચિંતે એવો થઈ જાય. એવો છે આત્મા જેવું ચિંતે આવું શુદ્ધાત્મા શુદ્ધાત્મા થાય. જેના દેવું બોલે હું કોઈ દાડે જુઠું બોલું નહીં. એને વર્ગી ના રહી તેમ ખોટું ના કરી વ્યવહાર નહીં. પણ વ્યવહાર માં વ્યવહાર તો રાખવો જોઈએ ને સારો. તમારા દુઃખદાયી ના થઈ પડે એવું રાખવું. દુઃખદાયી ના થાય બઉ ચિત્ત નું પૂછડે વાર કેવા હોય તે જાણ છે. આપડે કઈક તાર બા તાર શું અગા થાય. અને ખેતર એ છે તેની પર ખલક બધું આવી ગયા. ખલક માં કઈ ખો આકાશ માં કઈ ખો છે ઠીક છે. મલક માં માલે છે બધા. આ જીવન ની ભગવાન બેઠા બધા માલે છે ને. મલક માં માલે સ્વરૂપા જાતે સ્વરૂપા જાત જ છે. આપડે કઈ શું કરું છું એમ ખોટું માટે લઈએ શું કામ સારું કર્મ કરે તો સારું મળે નબળું કર્મ કરે નબળું મળે કર્મ બંધન છૂટવા માટે તો આ વસ્તુ પૂછાય છે છે આને ઘણી થયું અને બાપ થયું અને મામા થયું અને કાકો થયું બધી રંગ લીખો કેટલી રંગ લીખો કરી ગઈ કેટલી રંગ લીખો કરી ગઈ ના તો બધી રંગ લીખો કરી ગયા પછી રંગ લીખ જ્ઞાન કરી નાખે અને ગાય બિલીફ દેખાય છે તમે ઘરે કોઈ પાંચ છો અને બિલીફ દેખાય છે બાપ રોજ ના માયા લોક જ્યાં સુધી છે ત્યાં સુધી ભટકવાનું છે થોડે નહીં પછી બહાર જતો હોય ત્યાંથી બીજું લોક ક્યાં કરતો હોય તો જ્યાં સુધી ધોધ ના માયા લોક છે ત્યાં સુધી ભટકવાનું છે જ્યાં ધોધ ના માયા લોક નહીં ભટકાય છે ચમત્કાર તો રોજ દેખાય છે બાબુ છે ને આપણું જયારે બહુ રહે લોકો હસતા નથી હસતા હસતા બોલે ખરા હા બોલા